ભગવાને હાજર થઈ જે ભગવાન પોતાના ઘર ના પણ Yeah. મારા મમ્મી નો ઘર આવે પૂછે છે કે બુદ્ધિ અને જ્ઞાન માં શું તફાવત? સાંભળો બધા, આ લોકો બુદ્ધિ થાય ખરા, ત્યાં કરી આપીએ ને. વાળી ને સાંભળવા દો ને પ્લીઝ. ફાકી લઈ કેમ નહી જઈને તેમના ફાકી લઉં તો જાય ફાકી કરે છે બધા સંદાસ જણાવવા નીકળ્યા. કુદરત આપે તો જ ઊંઘાય. હા એટલે તમારી ઊંઘવાની શક્તિ નહીં ઉઠવાની શક્તિ કરી તમારી કઈ શક્તિ છે તમારી બધા ઊંઘણ કોઈ દાખલો નથી સોહમ કઈ શક્તિ છે બે લાખ કમાય એવું કે છે દસ લાખ ડોલર કમાય તો કોણ કે છે કે ભગવાન કહે એવું બોલે ભગવાન કહે એવું બોલે અરે એવું બોલે લોકો એટલે મારા ચાર સેવા બોલ નથી એવું કે નિર્વાણ અને અધિનિર્વાણ નિર્વાણ થયું કે છે ને ગૌતમ બુદ્ધ ની વાત છે ભાવી ની વાત છે નિર્વાણ નિર્વાણ શબ્દ છે એની વાત છે. નિર્વાણ એટલે જેને હવે ફરી દેહ ધારણ નથી કરવાનું તેનું છેલ્લું મરણ ફરી દેહ ધારણ કરવાનું ના ભાઈ એ છેલ્લામાં છેલ્લા દેહ નું મરણ એટલે છેલ્લામાં છેલ્લા દેહ ને ધર્મ શરીર કે છે એ ધર્મ શરીર જાય તો નિર્વાણ કહેવાય. બીજા બધા નિર્વાણ ના કહેવાય મરી ગયા કહેવાય ડેવલપ થયા કહેવાય નિર્વાણ કેમ પૂછવું પડે તો આપણે જગ્યાએ લખી દઉં મજામાં આવી ગઈ મજામાં આવી ગયું એ એમ કે હું રિલિજિયન માં રિસર્ચ કરું છું. હા બરોબર છે ક્યાં વાંચ્યું હશે એમાં નિર્વાણ આમ કામ લાગે એવું છે અમારી વાત that is my own interpretation. તમને નિર્વાણ નો અર્થ શું સમજાવતો હતો? નિર્વાણ would be an eternal bliss. એમ કે છે eternal bliss નિર્વાણ એટલે eternal bliss સનાતન પરમાનંદ જે અંદર થયા કરે યુ મીન દેટ એને કે છે સનાતન પરમાનંદ થાય તેને હા કાયમ નો પરમાનંદ રહે એ તો પરમાનંદ હોય જ પણ આ નિર્વાણ કેમ કહ્યું તા કે આ દેહ છૂટે ત્યાં નિર્વાણ બીજો નહીં નિર્વાણ બીજા દેહ નું નિર્વાણ ના કહેવાય અનુગત માણસ ના દેહ ને નિર્વાણ કહેવાય નહીં તો નિર્વાણ કહેવાય નહીં. બાકી એ તો હોય તમે કહ્યું એ તો સંપૂર્ણ નહીં એ આનંદ નું ધામ થઈ જાય ત્યાર પછી જ આ થાય નિર્વાણ થાય નહી તો નિર્વાણ થાય નહીં. વોટ અબાઉટ અધિનિર્વાણ શું કે છે અધિનિર્વાણ એટલે શું એ તો પેલા નિર્વાણ એનો વાત કરતા એના અધિનિર્વાણ છૂટી જાય તારે કેતા છે એવું કેતા જો અલ્લાહ પાસે શું છે તે વાત કહીએ, અલ્લાહ શું છે તે દેખાડીએ, બધું અમારી પાસે હોય જાણવાનું. તમારે પૂછ્યું પૂછી લઈ પરમ બે જતા હોવાને એની ફી નથી. એની વાત જુદી જાતની, એટલે જે કઈ વાતચીત કરીએ કરજો ખુશી થઈ. લોક ભાષા શું કે એ બધા દુનિયા બનાવી કે શું કે બહાર લોકો એમ કેવું પડ્યું ભગવાન બનાવી, લોકો ભગવાન બનાવી એવું નાખે ને તો લોક બધા એટલે ભગવાન ની બીક રાખવી પડે. મારે બહાર કેવું પડે ભગવાન બનાવી, કઈ વિચાર હોય તો જ આવું કેવાય કે ભગવાન નથી બનાવી. વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ, પઝલ થયેલું. ગોડ હેઝ નોટ પઝલ ધીસ વર્લ્ડ એટ ઓલ, ઓન્લી સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ છે. આ તો જાતે જોઈને બોલશું, અલ્લાહને જોઈને બોલશું. આવા કિના દેખાય અલ્લાહ, અલ્લાહ કોણ વાત કરે છે ખબર છે. I think I know. કોણ કરે? It's a different personification. કે બીજા માણસ ની આઈડેન્ટિફિકેશન કોઈ બીજું જ બોલી રહ્યું છે. કોણ છે? ઓરિજિનલ ટેપ રેકોર્ડર જે માર્કી ગઈ માહિતી, અને કોઈ માહિતી નથી માર્કી વાળી પોઈઝન જ હોય. એ હોય પોઈઝન જ હોય. બે કલાકમાં ચિંતા રહી, બાકી નીકળી ચિંતા જ ના થઈ પછી ચિંતા થાય તો અમારી પાસે કહીએ કે બે લાખ બોલવાનો દાવો મળશે. આ માલકી બધી વાણી બે કલાક હવે ચિંતા ગણો થઈ જાય તો ચિંતા સારો દાવો મળી ગયો કહીએ. શું કહે ચિંતા ગણો માફ કરશે પછી હોય શકે નહીં, પણ છતાં મારી પાસે પછી 30,000 તમામ ખુલાસે સ્વયં સિદ્ધ સચ્ચિદાનંદ એ સમજાવો. સ્વયં સિદ્ધ સચ્ચિદાનંદ એ પોતે સ્વયં સિદ્ધ થયેલા છે. પોતે સચ્ચિદાનંદ ભગવાન સત સત એટલે અવિનાશી, ચિત્ત એટલે જ્ઞાન દર્શન, અવિનાશી જ્ઞાન દર્શન છે. ત્યાં આનંદ હોય. શું સ્વયં સિદ્ધ, કોઈની મદદથી નહીં, કોઈની હેલ્પ નહીં, નિરાવલંબી અવલંબન અવલંબન હોય તો પછી સરસ થાય કહેવાય. સુખી ના થાય, સ્વયં સિદ્ધ પોતે પોતાથી સિદ્ધ થઈ રહ્યા. એક ભગવાન એક છેલ્લા જુદા જુદા અને અલ્લા જુદા. અલ્લા સચિદાનંદ સ્વરૂપ છે, ખુદા જુદા. ખુદા ખુદ ને જાણે છે, જે ખુદ ને જાણે અને ખુદ માં જ રહે તે ખુદા. પૂજ્ય બધું સાંભળો છો? અમારા દેહ માં 26 વર્ષ થી રહ્યા નથી, માલિક નથી 26 વર્ષ થી. 26 વર્ષ થી શું? દેહ ના માલિક. આ દેહ ની માલિકી અમારી 26 વર્ષ થી. 26 વર્ષ થઈ ગયા. કાદુસી તરીકે ask him what stage does he consider himself in right now, what is the stage? Amna no stage right nilbanne puchha de lete nilban right word ma puchhe em puche che ke atyare tamari kai sthiti che, kai dasha che? dasha bhagwan ni tension side che, allah ni, ane mari tension 56 che. ચાર ડિગ્રી માટે નાતા છે, પડી લોકોનું કામ લાગ્યું. મારી ઈચ્છા છે કે જે સુખ હું ભોગવું છું તે સુખ લોકોને હો, એ થાય છે બધા લોકોને. હોય પછી કાયમ ના શીખ્યા છું, કઈક મિનિટ પણ અડચણ ના આવ્યા. બેન ચાલી શકે જાય, મુસ્લિમો પારસી નથી. અમારે મુસ્લિમ પાસે જુદી ના થાય, અમારે નિષ્પક્ષપાત હોય, પક્ષપાત ના થાય, કે જૈન છે હિન્દુ છે એવું ના થાય. કારણ કે બધા આત્મધર્મી દેહધર્મી ઠીક છે, એ જ રીતે હોવું જોઈએ. નિષ્પક્ષપાત ગૌતમ બુદ્ધ નું આયુષ્ય કેટલું હતું? ગૌતમ બુદ્ધ નું આયુષ્ય કેટલું હતું? ગૌતમ બુદ્ધ બે થઈ ગયા. કયા ગૌતમ બુદ્ધ ની વાત કરે? મહાવીર પાસે હતા તે કે આ બુદ્ધ ભગવાન? બુદ્ધ ભગવાન, બુદ્ધ ભગવાન, બુદ્ધ ભગવાન ની વાત કરે છો? હા, એ તો 81 વર્ષ ના આવ્યું, 72 વર્ષે મારી ગયા અને બે અસમકાલીન જોડે જોડે હતા. બુદ્ધ ભગવાન કરતા વધારે જાણવાનું છે મહાવીર ભગવાન. બુદ્ધ ભગવાન જાણવા જેવા ખરા ભગવાન કહેવાય. શું ભાઈ જાણવાનું મહાવીર? When did you first receive his revelation? જ્ઞાન કઈ મળ્યું ને તમને? જ્ઞાન કઈ સાલ માં મળ્યું? ફર્સ્ટ પહેલું જ્ઞાન ક્યારે મળ્યું તમને? આત્મા જ્ઞાન 1958 સુરત ના સ્ટેશન પ્લેટફોર્મ બાંકડા ઉપર પ્રસન્ન થઈ ગયો. આપડે ફોટા લઈ લીધું થાય કે જંગલ માં થાય કે ગુફા માં થાય, પણ એમને તો આટલી બધી ભીડ માં રેલવે વાળા આપી દે. રેલવે સ્ટેશન આપડે સુરત રેલવે સ્ટેશન દાદા જવા બેઠેલા બેઠેલા છે. મારે તો નહીં કોઈ વસ્તુ મારે તો નહીં, પણ મારવાનો વિચાર ખો ના આવ્યો. પેલો ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ એ બંને નું જરા ફરક સમજાવો ને, કે બધા ઇન્ટરેસ્ટિંગ વાત છે. આ ભગવાન મહાવીર આપડે બેઠા હોય આ બાજુ, આ બાકડા ઉભા ટેબલ પર, આ બાજુ તો બુદ્ધ બેઠા હોય, અને ચારમાંથી એક માણસ ને લઈને આયા, હાથ પગ કપાઈ ગયેલા હોય, પરું દળતું હોય, પરું પડતું હોય, ને ચીતરી ચડે એવું શરીર દેખાતું હોય, એને લઈને જતા હોય, તમે સમજો ને? તો જોનાર કોણ કોણ છે? ભગવાન એ જુએ છે, માહિર એ જુએ છે, ભગવાન બુદ્ધે જુએ છે, એને જોવામાં શું ફેર પડી જાય? એ બે જુએ છે, જોતા ને હાથે બંને શું ફેર પડી જાય? એટલે પોતાને દયા આવે, જે દયા એ પોતાનું દુઃખ મટાડવા માટે હોમાની ઉપર છે તે એ કરે છે, બરાબર ને? અને મારી ને દુઃખ ના થાય, મારી ને દયા ના આવે, દયા પૂર્ણ થઈ ગઈ છે એટલે પછી કરુણા છે, એકાદ બે હતા પછી. પણ તમે સમજાય છે એમને, એમને ઇમોશનલ થઈ જાય, બુદ્ધ ભગવાન ઇમોશનલ થઈ જાય, એવું બધા સમજાય છે ને? અને એ ઇમોશનલ ના થાય, હું ઇમોશનલ ના થયું, મારા બુદ્ધિ જ નહીં શાંત, પણ બુદ્ધિ નહીં એટલે પછી ઇમોશનલ સી રીત થાય? મારામાં શાંત બુદ્ધિ નથી, ઇમોશનલ સી રીત થાય? બુદ્ધિ વગરના માણસ કેટલા હોય દુનિયામાં? But I think emotion is one of the natural instincts. It doesn't have to do with any personal IQ. Any person would be emotional to a certain extent. Yeah, that is it person. But one who has become pure soul, there is no such type of emotion. Then he says that I don't have buddhi, but he is having knowledge, yeah. એટલે જે પેલી વાત કરી ને કે ઇમોશન્સ ના હોય, દયા ના હોય, તો કે બહુ ઊંચી સ્ટેજ ની વાત છે. એ છેલ્લી સ્ટેજ, છેલ્લી સ્ટેજ, લાસ્ટ સ્ટેજ, તેનું નિર્વાણ થાય, બાકી નિર્વાણ ના થાય. હા, મરઘી કાપે ને એની પાસે કોઈ, તો એમને કહે છે આમ તસડાટ કરે મરઘી, તો એમને છે ના થાય. બીકોઝ અને ગૌતમ થી જોયા નહીં બુદ્ધિ. એનું શું કારણ દાદા? પેલા ને અસર કેમ ના થાય? કઈ દ્રષ્ટિ થી જોતા હશે? ભગવાન ના માં દયા ના હોય, મારી ના હોય, કરુણા હોય. બોલો, તમે લોકો વાતો નહીં કરો ને? એક્ઝેક્ટ જુએ છે, એ એક્ઝેક્ટ જુએ છે કે કોને માર છે, કોણ માર ખાય છે, કોણ કોને કાપે છે, કાપનાર કોણ છે, વાસ્તવિકતા જુએ છે. શું જુએ છે? અને તેના છે તે અવસ્થાઓ જુએ છે. તો અવસ્થાઓ તો વિનાશી જ છે બધી, અને ભગવાન તો વાસ્તવિકતા જુએ છે. જ્યાં સુધી દયા હોય, જે માણસ ના દયા હોય તેને દયાળુ એકલો હોય શકે નહીં. કોઈ પણ માણસ દયાળુ એકલો હોય શકે નહીં, નિર્દય હોય જ, થોડોક નિર્દય હોય જ. દયા હોય તો નિર્દયતા હોવી જ જોઈએ, પણ ઓછી વધતી જયા કરતી. સમજાય છે? એ આ ધંધો ગુણ ભગવાન નામ ના થાય, મારી નામ ના, દયા એના નિર્દય નિર્દયતા એના હોય.